સપના બધાને આવે છે, પણ સપનાને હકીકતમાં બદલવાનું કામ ડિસિપ્લિન કરે છે. જ્યારે મન કહે છે આજે નથી કરવું, ત્યારે ડિસિપ્લિન કહે છે ના ના, ચાલો ને થોડું તો કરી જ લઈએ. ઇમ્પ્રુવમેન્ટ એક દિવસમાં નથી આવતું, એ રોજના નાના નાના નિર્ણયોથી બને છે. રોજ સમયસર ઉઠવું, રોજ કંઈક શીખવું, રોજ પોતાની જવાબદારી લેવી, આ બધું ડિસિપ્લિન છે. ટેલેન્ટ આપણને શરૂ કરાવે છે, મોટિવેશન આપણને દોડાવે છે, પણ ડિસિપ્લિન જ આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે. જો આજે આપણે ડિસિપ્લિનને પસંદ કરીએ તો આવતીકાલે તેનું રિઝલ્ટ આપણને પસંદ કરશે. મિત્રો, યાદ રાખવા જેવું છે, નો ડિસિપ્લિન નો ઇમ્પ્રુવમેન્ટ, એન્ડ ઇફ ધેર ઇઝ ડિસિપ્લિન ધેર મસ્ટ બી અ ગ્રોથ.